આ પવિત્ર કથા ભગવાનના પરમપદને આપનારી છે. એને સાંભળવાથી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. હે ઉમા, મેં એ જ સમસ્ત સુંદર કથા કહી જે કાક ભૂષુંડીજીએ ગરુડજીને સંભળાવી હતી. મેં શ્રી રામજીના કંઈક થોડાક જ ગુણ વખાણીને કહ્યા છે. હે ભવાની, તો કહો હવે બીજું શું કહું? શ્રી રામજીની મંગળકારી કથા સાંભળીને પાર્વતીજી હરખાયા અને અત્યંત વિનમ્ર તથા કોમળ વાણી બોલ્યા. હે ત્રિપુરારી, હું ધન્ય છું, ધન્ય ધન્ય છું જે મેં જન્મ મૃત્યુના ભયને હરનારા શ્રી રામજીના ગુણ સાંભળ્યા. હે કૃપાધામ, હવે આપની કૃપાથી હું કૃતકૃત્ય થઈ ગઈ. હવે મને મોહ રહ્યો નથી. હે પ્રભુ, હું સચ્ચિદાનંદ ઘન પ્રભુ શ્રી રામજીના પ્રતાપને જાણી ગઈ. હે નાથ, આપનો મુખરૂપી ચંદ્રમા શ્રી રઘુવીરની કથારૂપી અમૃત વરસાવે છે. હે મતિધીર, મારું મન કર્ણપટોથી તેને પીને તૃપ્ત થતું નથી. શ્રી રામજીના ચરિત્ર સાંભળતા સાંભળતા જે તૃપ્ત થઈ જાય છે, તેમણે તો તેનો વિશેષ રસ જાણ્યો જ નથી. જે જીવનમુક્ત મહામુનિ છે તે પણ ભગવાનના ગુણ નિરંતર સાંભળતા જ રહે છે. જે સંસારરૂપી સાગરને પાર પામવા ઈચ્છે છે એને માટે તો શ્રી રામજીની કથા દ્રઢ નૌકા સમાન છે. શ્રી હરિના ગુણ સમૂહ તો વિષયી લોકો માટે પણ કાનોને સુખ આપનાર અને મનને આનંદ આપનાર છે. જગતમાં કાનવાળો એવો કોણ છે જેને શ્રી રઘુનાથજીના ચરિત્ર ન ગમતા હોય? જેમને શ્રી રઘુનાથજીની કથા નથી ગમતી તે મૂર્ખ જીવ તો પોતાના આત્માની હત્યા કરનારા છે. હે નાથ, આપે શ્રી રામચરિત માનસનું ગાન કર્યું તે સાંભળીને હું અપાર સુખ પામી. આપે જે કહ્યું કે આ સુંદર કથા કાક ભૂષુંડીજીએ ગરુડજીને કહી હતી, તો કાગડાનું શરીર પામીને કાક ભૂષુંડી વૈરાગ્ય, જ્ઞાન અને વિજ્ઞાનમાં દ્રઢ છે. તેમનું શ્રી રામજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે અને તેમને શ્રી રઘુનાથજીની ભક્તિ પણ પ્રાપ્ત છે. આ વાતનો મને પરમ સંશય થઈ રહ્યો છે. હે ત્રિપુરારી, સાંભળો. હજારો મનુષ્યોમાં કોઈ એક ધર્મના વ્રતને ધારણ કરનારો હોય છે અને કરોડો ધર્માત્માઓમાં કોઈ એક વિષયથી વિમુખ અને વૈરાગ્ય પરાયણ હોય છે. શ્રુતિ કહે છે કે કરોડો વિરક્તોમાં કોઈ એક જ યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કરોડો જ્ઞાનીઓમાંથી કોઈ એક જ જીવનમુક્ત થાય છે. જગતમાં કોઈ વિરલો જ આવો જીવનમુક્ત હશે. હજારો જીવનમુક્તોમાંય સર્વે સુખોની ખાણ બ્રહ્મમાં લીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે. ધર્માત્મા, વૈરાગ્યવાન, જ્ઞાની, જીવનમુક્ત અને બ્રહ્મલીન તે સર્વમાંય હે દેવાધિદેવ મહાદેવજી, તે પ્રાણી અત્યંત દુર્લભ છે જે મદ અને માયાથી રહિત થઈને શ્રી રામજીની ભક્તિમાં તલ્લીન હોય. હે વિશ્વનાથ, આવી દુર્લભ હરિભક્તિને કાક કેવી રીતે પામી ગયો તે મને સમજાવીને કહો. હે નાથ, કહો આવા શ્રી રામપરાયણ, જ્ઞાનનિરત, ગુણધામ અને ધીર બુદ્ધિ ભૂષુંડીજીએ કાગનું શરીર કયા કારણે પ્રાપ્ત કર્યું? હે કૃપાળુ, બતાવો તે કાગે પ્રભુનું આ પવિત્ર અને સુંદર ચરિત્ર ક્યાંથી પામ્યું? અને હે કામદેવના શત્રુ, એ પણ બતાવો આપે એને કઈ રીતે સાંભળ્યું? મને ઘણું ભારે કુતૂહલ થઈ રહ્યું છે. ગરુડજી તો મહાન જ્ઞાની, સદગુણોના ભંડાર, શ્રીહરિના સેવક અને એમના અત્યંત નિકટ રહેનારા છે. તેમણે મુનિઓના સમૂહને ત્યજીને કાગની પાસે જઈને હરિકથા કયા કારણે સાંભળી? અને કહો કાક ભૂષુંડી અને ગરુડ આ બંને હરિભક્તોની વાતચીત કઈ રીતે થઈ? પાર્વતીજીની સરળ સુંદર વાણી સાંભળીને શિવજી સુખ પામીને આદર સાથે બોલ્યા. હે સતી, તમે ધન્ય છો, તમારી બુદ્ધિ અત્યંત પવિત્ર છે. શ્રી રઘુનાથજીના ચરણોમાં તમારો પ્રેમ ઓછો નથી. હવે તે પરમ પવિત્ર ઇતિહાસ સાંભળો જેને સાંભળવાથી સમસ્ત લોકના ભ્રમનો નાશ થઈ જાય છે તથા શ્રી રામજીના ચરણોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય પરિશ્રમ વિના સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. પક્ષીરાજ ગરુડજીએ પણ કાક ભૂષુંડીજી પાસે જઈને આવા જ પ્રશ્ન કર્યા હતા. હે ઉમા, હું તે સર્વે આદર સહિત કહીશ, તમે મન લગાવીને સાંભળો. મેં જે રીતે જન્મ મૃત્યુમાંથી છોડાવનારી તે કથા સાંભળી, હે સુમુખી, હે સુલોચની, તે પ્રસંગ સાંભળો. પહેલા તમારો અવતાર દક્ષને ઘેર થયો હતો, ત્યારે તમારું નામ સતી હતું. દક્ષના યજ્ઞમાં તમારું અપમાન થયું ત્યારે તમે અત્યંત ક્રોધ કરીને પ્રાણ ત્યાગી દીધા હતા, અને પછી મારા સેવકોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો હતો. તે આખો પ્રસંગ તમે જાણો જ છો. ત્યારે મારા મનમાં ઘણો શોક થયો, અને હે પ્રિય, હું તમારા વિયોગમાં દુઃખી થઈ ગયો. હું વિરક્ત ભાવે સુંદર વન, પર્વત, નદી અને સરોવરોનું કૌતુક જોતા ફરતો હતો. સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઘણે દૂર એક ઘણો જ સુંદર નીલ પર્વત છે. તેના ચાર સુંદર સ્વર્ણમય શિખર છે. તેઓ મારા મનને ઘણા જ ગમ્યા. તે શિખરો ઉપર એક એક વડ, પીપળો, પ્લક્ષ અને આંબાનું એક એક વિશાળ વૃક્ષ છે. પર્વતની ઉપર એક સુંદર તળાવ શોભિત છે, જેના મણીઓના પગથિયા જોઈને મન મોહિત થઈ જાય છે. તેનું જળ શીતળ, નિર્મળ અને મીઠું છે. તેમાં રંગબેરંગી ઘણા જ કમળ ખીલેલા છે. હંસ સમૂહ મધુર સ્વરમાં બોલી રહ્યો છે, અને ભમરા સુંદર ગુંજન કરી રહ્યા છે. તે સુંદર પર્વત ઉપર એક કાક ભૂષુંડી વસે છે. તેનો નાશ કલ્પના અંતે નથી થતો. માયા રચિત અનેક ગુણદોષ, મોહ, કામ આદિ અવિવેક જે આખા જગતમાં છવાઈ રહ્યા છે, તે પર્વતની પાસે ક્યારે ફરકતા નથી. ત્યાં વસીને જે પ્રમાણે તે કાગ હરીને ભજે છે, હે ઉમા, પ્રેમ સહિત તે સાંભળો. તે પીપળાના વૃક્ષ નીચે ધ્યાન ધરે છે, પાકરના નીચે જપ યજ્ઞ કરે છે, આંબાના છાયડામાં માનસિક પૂજા કરે છે. શ્રીહરિના ભજન સિવાય તેને બીજું કોઈ કાર્ય નથી. વડના નીચે તે શ્રીહરિની કથાઓના પ્રસંગ કહે છે. ત્યાં અનેક પક્ષી આવે છે અને કથા સાંભળે છે. તે વિચિત્ર રામચરિત્રનું અનેક પ્રકારે પ્રેમ સહિત અને આદરપૂર્વક ગાન કરે છે. સર્વે નિર્મળ બુદ્ધિવાળા હંસ જે સદાય તે સરોવર પર વસે છે તેને સાંભળે છે. જ્યારે મેં ત્યાં જઈને આ કૌતુક જોયું ત્યારે મારા હૃદયમાં વિશેષ આનંદ ઉત્પન્ન થયો. ત્યારે મેં હંસનું શરીર ધારણ કરીને કેટલાક સમય સુધી ત્યાં નિવાસ કર્યો, અને શ્રી રઘુનાથજીના ગુણોને આદર સહિત સાંભળીને પછી કૈલાશ પાછો ફર્યો. હે ગિરિજે, મેં તે સર્વ ઇતિહાસ કહ્યો કે જે સમયે હું કાક ભૂષુંડીની પાસે ગયો હતો. હવે તે કથા સાંભળો જે કારણે પક્ષીકુળના ધ્વજ ગરુડજી તે કાગની પાસે ગયા હતા. જ્યારે શ્રી રઘુનાથજીએ એવી રણલીલા કરી કે જે લીલાનું સ્મરણ કરવાથી મને લજ્જા થાય છે, મેઘનાદના હાથે પોતાને બંધાવી લીધા, ત્યારે નારદ મુનિએ ગરુડને મોકલ્યા. સર્પોના ભક્ષક ગરુડજી બંધન કાપીને ગયા ત્યારે એમના હૃદયમાં ઘણો ભારે વિષાદ ઉત્પન્ન થયો. પ્રભુના બંધનને સ્મરણ કરીને સર્પોના શત્રુ ગરુડજી ઘણી રીતે વિચાર કરવા લાગ્યા. જે વ્યાપક, વિકાર રહિત, વાણીના પતિ અને માયા મોહથી પર બ્રહ્મ પરમેશ્વર છે. મેં સાંભળ્યું હતું કે જગતમાં તેમનો જ અવતાર છે, પણ મેં તે અવતારનો પ્રભાવ કંઈ પણ ન જાણ્યો. જેમનું નામ જપીને મનુષ્ય સંસારના બંધનથી છૂટી જાય છે, તે જ રામને એક તુચ્છ રાક્ષસે નાગપાશથી બાંધી દીધા. ગરુડજીએ અનેક પ્રકારે પોતાના મનને સમજાવ્યું, પણ તેમને જ્ઞાન ન થયું. હૃદયમાં ભ્રમ વધુને વધુ છવાઈ ગયો. સંદેહજનિત દુઃખથી દુઃખી થઈને મનમાં કુતર્ક વધારીને તે તમારા જેમ જ મોહવશ થઈ ગયા. વ્યાકુળ થઈને તે દેવર્ષિ નારદજીની પાસે ગયા અને મનમાં જે સંશય હતો તે તેમને કહ્યો. તે સાંભળીને નારદજીને અત્યંત દયા આવી. તેમણે કહ્યું, હે ગરુડ, સાંભળો, શ્રી રામજીની માયા ઘણી જ બળવાન છે, જે જ્ઞાનીઓના ચિત્તને પણ સારી રીતે હરી લે છે અને તેમના મનમાં જબરજસ્તીથી ભારે મોહ ઉત્પન્ન કરી દે છે.